શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 24મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વિક્રમ સંવત 1837ના વૈશાખ સુદ એકાદશી તિથિના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુક્રવારે દિવસના ચોથા મુહૂર્તમાં માતા ભક્તિદેવીએ શ્રીહરિને પારણ્યામાં પધરાવ્યા. જન્મથી 10, 12, 16, 22 કે અન્ય કોઈ બીજા દિવસોમાં વચ્ચે સારા મુહૂર્ત ન મળતા આજે 32મા દિવસે મા ભક્તિએ પોતાના કુળદેવી લક્ષ્મીજી અને યોગશાયી શ્રી શેષનારાયણનું પણ સાથે સ્મરણ કરતા કરતા શ્રીહરિને પૂર્વ દિશા તરફ મસ્તક રાખીને શણગારેલા પારણ્યામાં શયન કરાવ્યું. હે રાજન, જન્મથી બીજા મહિનાના પ્રારંભમાં 31મા દિવસે વૈશાખવદ 10મના ગુરુવારે મા ભક્તિદેવીએ શ્રીહરિને વસ્ત્રથી ગાળેલું પવિત્ર ગાયનું દૂધ શંખમાં ભરીને તે વડે પાન કરાવી પયઃપાન સંસ્કાર પણ કર્યો હતો. હે રાજન, ત્યાર પછી જન્મથી 3જે મહિને ધર્મદેવ અને ભક્તિદેવીએ પોતાના પુત્રનો ઘરથી પ્રથમ બહાર લઈ જવારૂપ સંસ્કાર અને પ્રથમ સૂર્યદર્શન કરાવવારૂપ સંસ્કાર કર્યો. આ નિષ્ક્રમણ સંસ્કારમાં ધર્મદેવે સ્વસ્તિવાચન કર્મ કરાવ્યું, પરંતુ પોતે સામવેદી હોવાથી નાંદિશ્રાદ્ધ કરાવ્યું નહીં. તેમજ સંવત 1838ના પ્રથમ માસે અષાઢ સુદ તૃતીયાના શુભ દિવસે સાયં સંધ્યા પછી પ્રદોષના સમયે રાત્રિ પહેલાં ધર્મદેવે જન્મથી 3 માસના થયેલા શ્રીહરિનું મુખ ખુલ્લું રાખી વિશુદ્ધ વસ્ત્રથી આખું શરીર વીંટ્યું અને વિધિપૂર્વક ચંદ્રમાનું પૂજન કરીને ચંદ્રદર્શન કરાવ્યું. ત્યાર પછી પવિત્ર બ્રાહ્મણો પાસે વામદેવ સંબંધી સામવેદનું ગાન કરાવ્યું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એક વખતે મહામુનિ માર્કંડે પોતાના શિષ્યમંડળની સાથે ધર્મદેવના ભવનમાં પધાર્યા. ચિરંજીવી તે મુનિ ત્રિકાળદર્શી હતા અને તેજસ્વી તે મુનિએ નૈષ્ઠિક બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો. તે સમયે સર્વધર્મનું શ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા બ્રાહ્મણ શ્રેષ્ઠ હરિપ્રસાદજી વિપ્રે પોતાના પત્ની ભક્તિદેવીની સાથે રહીને આંગણે આવેલા માર્કંડેય મુનિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર સાથે ખૂબ જ સારી સંભાવના કરી. તે માર્કંડેય મુનિએ ધર્મદેવે પીરસેલા નાના પ્રકારના ભોજનો જમી જળપાન કર્યું અને ત્યાર પછી સુંદર આસન ઉપર સુખપૂર્વક વિરાજમાન થયા. ત્યારે તેમની સેવામાં તત્પર ઉદાર બુદ્ધિવાળા ધર્મદેવ મુનિને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા કે, હે બ્રહ્મન, મહાપ્રતાપી એવા આપશ્રીનું આગમન ક્યાંથી થયું છે? સમગ્ર લોકોને કૃતાર્થ કરનારા આપે આજ મારા આંગણાને પાવન કર્યું છે. હે બ્રહ્મન, વેદશાસ્ત્ર અને આગમ આદિ શાસ્ત્રોને મધ્યે તમે ક્યાં ક્યાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે? મને તો તમે સકળ વિદ્યાના નિધિ હો એમ જણાય છે, છતાં આપ મને જણાવો. હે રાજન, ધર્મદેવે આ પ્રમાણે પૂછ્યું ત્યારે ધર્મપુત્ર શ્રીહરિના દર્શનથી મહાઆનંદને પામેલા બુદ્ધિમાન અને સર્વજ્ઞ એવા વિપ્રર્ષિ માર્કંડેય મુનિ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા, હે ધર્મ, હું તીર્થાટન કરતો કરતો હરિ ઈચ્છાએ આ તમારા ભવનમાં પધાર્યો છું. હું ભૃગુગોત્રમાં ઉત્પન્ન થયેલો માર્કંડેય મુનિ છું. મેં વેદ, શાસ્ત્ર, પુરાણ તથા શિક્ષા આદિ વેદના અંગો અને અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. તેમાં પણ જ્યોતિષશાસ્ત્રનો વિશેષપણે અભ્યાસ કર્યો છે અને આ મારા શિષ્યોને પણ તે સર્વે શાસ્ત્રનો અભ્યાસ કરાવું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુનિના વચનો સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા ધર્મદેવે પોતાના પુત્રનો નામકરણ સંસ્કાર માર્કંડેય મુનિ પાસે જ કરાવવાની ઈચ્છા કરી મુનિને પ્રણામ કરીને ફરી દ્રઢ નિશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે, હે મુનિ, અમારા પૂર્વના પુણ્યે આપશ્રીનું અમારા આંગણે આગમન થયું છે, તેથી મારા ઉપર કૃપા કરીને થોડો સમય અહીં જ નિવાસ કરીને રહો. વળી, હે બ્રહ્મન, તમે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત છો, તેથી તે શાસ્ત્રને અનુસારે તમે મારા પુત્રનું ભવિષ્ય અને ભાગ્યોદય સારી રીતે વિચારીને કહો. હે મહાભાગ્યશાળી મુનિ, તમે જ આ અમારા પુત્રના નામકરણ સંસ્કારનું મુહૂર્ત નક્કી કરીને એમના ગુણ અને જન્મ નક્ષત્રને અનુરૂપ યથાર્થ નિર્ણય કરીને નામકરણ કરો. હે રાજન, ધર્મદેવે આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય મુનિ પંચાંગપત્રમાંથી નામકરણ સંસ્કારનું મુહૂર્ત નક્કી કરીને ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે હે ધર્મદેવ, જન્મથી 11 કે 12મે દિવસે વિષ્ટિ અને અમાસ સંક્રાંતિ આદિ કુયોગને લીધે કદાચ નામકરણ સંસ્કાર ન કરી શકાયો હોય તો 100 રાત્રિ વ્યતીત થતાં 101મા દિવસે નામકરણ સંસ્કાર કરવો. તેથી આવતીકાલે સંવત 1838ના અષાઢી વર્ષના પહેલા મહિનામાં અષાઢવદ 7મની તિથિએ ગુરુવારે કર્ક નામના લગ્ન મુહૂર્તમાં ચંદ્ર પ્રથમ ભવનમાં, બુધ 4થા ભવનમાં, ગુરુ 7મા ભવનમાં અને શુક્ર 10મા ભવનમાં રહેતા આવા શુભ સમયે આપના પુત્રનો નામકરણ સંસ્કાર તમે કરાવો. તમારા પુત્રનું જે કાંઈ શુભ અથવા અશુભ ભાવિ હશે તે જન્મકાળ વિચારીને પછી હું તમને જણાવીશ. હે રાજન, માર્કંડેય મુનિએ આ પ્રમાણે કહ્યું તેથી ધર્મદેવ અતિશય પ્રસન્ન થયા અને તે જ સમયે નામકરણ સંસ્કારને ઉપયોગી સમસ્ત સામગ્રી ભેળી કરી લીધી. ત્યાર પછી બીજે દિવસે સવારના 3જા મુહૂર્તમાં નામકરણ સંસ્કારનો શુભ પ્રારંભ કર્યો. તેમાં ધર્મદેવે પ્રથમ નાંદી શ્રાદ્ધ કર્યું અને તે અગ્નિમાં વ્યાહૃતિ મંત્રનું ઉચ્ચારણ કરવાપૂર્વક હોમ કર્યો. ત્યાર પછી ભગવાને ભવિષ્યમાં જે જે લીલા કરવાનું ધાર્યું છે તેને ભગવત પ્રેરિત અંતરદૃષ્ટિથી જાણીને માર્કંડેય શ્રીહરિનું અર્થસભર નામકરણ કરવા લાગ્યા કે હે વિપ્ર, તમારા આ પુત્ર તમારા બંનેની અને પોતાને શરણે આવેલા સંબંધીજનો તથા આશ્રિતજનોની આપત્તિને હરનારા થશે. તેથી તથા તેમના જન્મ સમયે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી હરિ એવા નામે વિખ્યાત થશે. વળી, હે ધર્મ, તમારા પુત્રનો વર્ણ નવીન મેઘની સમાન શ્યામ હોવાથી તથા પોતાના સ્વરૂપમાં મનુષ્યોના મનને આકર્ષણ કરતા હોવાથી તેમજ ચૈત્ર માસમાં જન્મ હોવાથી આ પૃથ્વી ઉપર તમારા પુત્ર કૃષ્ણ એવા સાર્થક નામે પ્રસિદ્ધ થશે. તથા હે વિપ્ર, મેં આ તમારા પુત્રના જે બે નામ કહ્યા તે જુદા જુદા છે, પણ તે બંને નામ સાથે મળીને હરિકૃષ્ણ એવા સાર્થક નામે પણ પ્રસિદ્ધ થશે. અને વળી, તમારા આ પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ સાધનારૂપ આ 5 સદગુણોમાં પાર્વતીના પતિ શિવજીની સમાન થશે. તેથી નીલકંઠ એવા નામે પ્રસિદ્ધ થશે. હે વિપ્રવર્ય ધર્મદેવ, તમારા આ પુત્રના ગુણ અને કર્મને અનુસારે બીજા ઘણાક નામો પ્રસિદ્ધ થશે. માર્કંડેય મુનિ ધર્મદેવને શ્રીહરિના અન્ય સદગુણોનું વર્ણન કરી બતાવે છે. હે ધર્મ, આ તમારા પુત્ર ભગવાનની કથા સાંભળવામાં પૃથુરાજા જેવા થશે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિથી ભગવાનને વશ કરવામાં અને પર અપરાધને સહન કરી તેને ક્ષમા આપવામાં અંબરીશ રાજા જેવા થશે. ભગવાનની દાસત્વ ભક્તિ કરવામાં હનુમાનજી જેવા થશે. કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય કાર્યની વિવેક બુદ્ધિમાં વિદુરજી જેવા થશે. તીવ્ર વૈરાગ્યમાં શુકદેવજી સમાન થશે. આત્મવિજ્ઞાનમાં જનક સમાન થશે. ભગવાનના ભજન સ્મરણના આગ્રહમાં પ્રહલાદજી જેવા થશે. માયા આદિ તત્વોથી પર આત્મા અને પરમાત્માના જ્ઞાનનું નિરૂપણ કરી લોકોને સમજાવવામાં ભગવાન કપિલદેવજી જેવા થશે. દોષોનો ત્યાગ કરી ગુણગ્રહણ કરવામાં દત્તાત્રેય જેવા થશે. અધર્મ સર્ગ થકી ભય પામવામાં યુધિષ્ઠિર રાજાની સમાન થશે. દયાળુતા, અને ઉદારતામાં રંતિદેવ રાજા જેવા થશે. અન્ય જીવોને ભગવાનનો સાક્ષાત નિશ્ચય કરાવવામાં નારદજી જેવા થશે. ઇન્દ્રિયોરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવવામાં અર્જુનજી જેવા થશે. ભગવાનની ચરણરજનું મહાત્મ્ય સમજવામાં અક્રૂરજી જેવા થશે. પ્રત્યક્ષ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના ભક્તોનો મહિમા સમજવામાં ઉદ્ધવજી જેવા થશે. સાધુતામાં આત્મદર્શી યોગીઓ અને ત્યાગીઓમાં અગ્રેસર એવા ઋષભદેવ ભગવાનના પુત્ર જડભરત સમાન થશે. અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં તથા ઉત્તરમાં ઉત્તરોત્તર યુક્તિઓનું પ્રતિપાદન કરવામાં દેવગુરુ બૃહસ્પતિજી જેવા થશે અને ધીરજ ધારણ કરવામાં બલિરાજાના જેવા થશે. હે ધર્મદેવ, આ તમારા પુત્રના હાથમાં પદ્મનું ચિહ્ન છે, તેમજ પગના તળામાં ઉર્ધ્વરેખા આદિ 16 ચિહ્નો છે, તેથી આ લાખો મનુષ્યોના નિયંતા થશે. તેમજ હે ધર્મ, વિષ્ણુ ભગવાન જેમ દેવતાઓની રક્ષા કરે છે, તેમ આ તમારા પુત્ર તમારી સમગ્ર કષ્ટ થકી સર્વદા રક્ષા કરશે. આવી રીતે તો હે ધર્મ, તમારા પુત્ર અતિ મોટા અસંખ્ય સદગુણોના સ્વામી થશે. તેના વર્ણનનો કોઈ અંત હું પામી શકું તેમ નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રીહરિના સદગુણોનું વર્ણન કરી માર્કંડેય મુનિ વિરામ પામ્યા ત્યારે ધર્મદેવે તે મુનિને અતિ હર્ષથી નવીન વસ્ત્રો, અલંકારો તથા ઘણું ઘણું દ્રવ્ય આપીને રાજી કર્યા અને માર્કંડેય મુનિ પણ ધર્મદેવના ભવનમાં એક દિવસ નિવાસ કરીને રહ્યા અને શ્રીહરિના દર્શન અને સ્પર્શનો તથા નામકરણ કરવાની સેવાનો અલભ્ય લાભ મળવાથી અતિશય પ્રસન્ન થયેલા મુનિ બીજે દિવસે તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં જવા માટે ધર્મદેવના ભવનથી રવાના થયા. હે રાજન, મહાન પદવીને પ્રાપ્ત કરેલા સજ્જન પુરુષો પણ જે ગુણોની અંતરમાં ઈચ્છા ધરાવે છે એવા ભવ્ય સદગુણો પોતાના પુત્રમાં સહજ રહેલા છે એવું સાંભળી પત્ની ભક્તિદેવીએ સહિત ધર્મદેવ અંતરમાં ઉત્પન્ન થયેલા આનંદના મહાસાગરમાં ડૂબી ગયા, તેમજ તેમને અલૌકિક કાર્યની વિસ્મૃતિ પણ થઈ ગઈ. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના નામકરણ વિધિનું નિરૂપણ કર્યું એ નામે 24મો અધ્યાય પૂર્ણ થયો.